આખા સુરતને રંગવું છે. તારીખ 10/4 રાત્રે ભોજનથી પરવારેલા સ્વામીશ્રીના દર્શને આવેલા શહેરના કમિશનર શ્રી જગદીશને સ્વાનુભવ વાગોળ્યો કે સૌરાષ્ટ્રમાંથી સુરત આવેલા જે લોકોમાં વ્યસન નથી તેનો ફાળો આપને જાય છે. સૌરાષ્ટ્રના લોકો સુખી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયને કારણે જ છે. એક અમલદારના આ અવલોકનમાં સ્વામીશ્રીના કાર્યોનો પડઘો સંભળાઈ રહ્યો. તેની વચ્ચે પોઢેલા સ્વામીશ્રીએ તારીખ 11/4 સવારે પોતાના ઉતારાની આગળ ઊભા ઊભા જ 200થી વધુ ભાવિકોને વર્તમાન ધરાવ્યા. તેઓનો આ પરિશ્રમ જોઈ કાર્યકર શ્રી મોતીરામ લાડ બોલી ઉઠ્યા, બહુ થઈ ગયું. આ સાંભળી સ્વામીશ્રીએ પ્રતિભાવ આપ્યો કે આખા સુરતને રંગવું છે તો બહુ થઈ ગયું, એમ થાય તે ચાલે. 78મા વર્ષે પણ સત્સંગ પ્રસારની આ ધગત સાથે મંડેલા તેઓએ આજની સાયમ સભામાં જણાવ્યું કે ગમે તેવો પાપી જીવ હોય પણ એની સ્વામિનારાયણ મંત્રથી સારી ગતિ થાય છે. યમ દૂતો કે કાળ કર્મ માયાનો પણ ભય રહેતો જ નથી, એવો બળિયો મંત્ર છે. આ મંત્રથી તો નરકના કુંડ ખાલી થઈ ગયા. આ સત્ય હકીકત વસ્તુ છે, બનાવટ દેખાવ માટે નથી. આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી સમાધિ થતી. આ મંત્ર એવો છે કે ઘરની અંદર કીડી મકોડા જીવજંતુ સાંભળે તો એની પણ સારી ગતિ થાય. આ મંત્ર ઘરમાં બોલે, રસ્તામાં બોલે, ગમે ત્યાં, ગાડીમાં, પ્લેનમાં, બીજે ત્રીજે બોલીએ તો જે જીવોને સ્પર્શે, સમજાય, એનું પણ કલ્યાણ થાય. આ આશીર્વાદના અનુસંધાનમાં આજના રાત્રિ ભોજન વખતે શ્રીજી નંદનદાસ સ્વામી બોલ્યા, બાપા, આપે આજે જ્યારે મહારાજે ચલાવેલા સમાધિ પ્રકરણની વાત કરી ત્યારે આ ઘનશ્યામ સ્વામી કહી રહેલા કે આપ પણ સમાધિ કરાવી શકો એમ છો, છતાં ઐશ્વર્ય દાબીને વર્તો છો. સમાધિ કરાઈ એટલે તો તમે આવ્યા છો બધા. આ સમાધિ જ છે, કાળ માયાથી મુકાઈ ગયા એ સમાધિ જ છે ને, સ્વામીશ્રી બોલ્યા. તેઓના આ ઉદ્ગારમાં સમાધિની સાચી સમજ છે. અષ્ટાંગ યોગની સાધનાથી પણ ન પમાય એ મુક્તિ સ્વામીશ્રી પોતાના શરણે આવનારાને સહજમાં આપતા. હે તે હૈયું થયું ટાઢું. આ અરસામાં ઉજવાઈ રહેલા સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી પર્વના ઉપક્રમે તારીખ 12/4 સવારથી સુરતના મંદિરનું પ્રાંગણ 12 કલાકની અખંડ ધૂનના ધ્વનિથી ગાજવા માંડ્યું. તેની સાથે વિવિધ વિસ્તારોમાંથી આવી રહેલી પ્રભાત ફેરીઓ પણ ધજા પતાકા અને બેનર સાથે રંગ જમાવતી હતી. ચારે કોર ફરી વળેલા મહામંત્રના આ ઉદ્ઘોષને વધુ બુલંદ બનાવતા સ્વામીશ્રીએ આજે પોતાની પ્રાતઃ પૂજામાં કીર્તનોને બદલે ધૂનગાન જ કરવાનો આદેશ આપ્યો. જો કે તેથી એ સંતોષ ન પામતા તેઓના ચરણ પૂજાવિધિ બાદ ઉતારા તરફ ન વળતા અખંડ ધૂનના સ્થળે જઈ પહોંચ્યા. અહીં બંને હાથે માઇક્રોફોન પકડી 5-1 મિનિટ સુધી ધૂન ઝીલાવ્યા બાદ ઉતારે પધારેલા સ્વામીશ્રીએ રાત્રિ ભોજન બાદ પૂછ્યું, ક્યાં ગયો વીંછી? અહીંના કાર્યકર શ્રી જયેન્દ્રભાઈ વીંછીને તેઓ છેલ્લા કેટલાક દિવસથી શોધી રહેલા. અલબત્ત રોજ મંદિરે આવતા આ યુવાન સ્વામીશ્રીને ભીડો ન આપવાનો આશય સેવી દૂરથી જ દર્શન કરી લેતા, તેથી સ્વામીશ્રી સાથે તેઓનો ભેટો થયો નહોતો. એટલે જ તેઓની ભાળ કાઢી લાવવા સ્વામીશ્રીએ સંતોને કહેલું. તે મુજબ આજે એ યુવક આવતા જ સ્વામીશ્રી બોલ્યા, હું તો 4 દાડાથી જોઉં છું, તું તો દેખાતો જ નથી, ક્યાં ચાલ્યો ગયો છું? આ સ્નેહાળ શબ્દો પેલા કાર્યકર પર હિમની જેમ વરસ્યા. તેથી તેઓ તો હે તે હૈયું થયું ટાઢુંનો અનુભવ કરી રહ્યા. જેમ હજારોની ભીડમાં માતાની નજર પોતાના વહાલ સોયાને શોધતી ફરે, તેમ એક એકની સંભાળ લેતા સ્વામીશ્રી જનનીને પણ ભૂલાવી દે તેવા હતા. મારી ભૂલ શું એમ પૂછીએ એ જ ભૂલ. તારીખ 12/4 રાત્રે મુલાકાતો બાદ સ્વામીશ્રીને પોતાના ઓરડામાં એક અગત્યની બેઠકમાં પહોંચવું હતું, પરંતુ તે જ વખતે હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા ઊંચે ગયેલું તેઓનું આસન કોઈક યાંત્રિક ખામીને કારણે નીચે ઉતરતું નહોતું. તેથી થતો વિલંબ સ્વામીશ્રીને પોષાય તેમ ન હોવાથી તેઓ બે સેવકોના ટેકે નીચે ઉતરવા તૈયાર થઈ ગયા, પણ તેમ કરવામાં તેઓને કૂદવું પડે એમ હોવાથી સેવકે કહ્યું, ઘડીક ખમો, નાનું ટેબલ મૂકીએ, તેની પર પગ મૂકી નીચે ઉતરો. હાલને ભાઈ, આવા તો કેટલાય ડુંગરા ચઢી ઉતરી ગયા છીએ, એવી પધરામણી કેટલીય કરી છે, આજકાલનું થોડું છે. આમ કહેતા ઊંચા આસનેથી કૂદકો લગાવી નીચે ઉતરી ગયેલા સ્વામીશ્રી મીટિંગ માટે ઓરડામાં પ્રવેશી ગયા. આમ સત્સંગની સેવા માટે સામે ચાલીને પોતાના શરીરને અગવડોની વાડમાં ફંગોળી દેતા તેઓ સમક્ષ તારીખ 13/4 બપોરે ગુણાતીતાનંદ સ્વામીનું અગાધ વ્યક્તિત્વ પુસ્તક વંચાવા લાગ્યું. તેના આધારે વાત કરતા સ્વામીશ્રીએ કહ્યું, જાણપણું એ જ રાખવાનું છે કે ક્રિયારૂપ ન થઈ જવાય, કથાવાર્તા કરીએ રાખવાની. જ્યારે આપણને સેવા મૂકી દેવાનું કહે ત્યારે મૂકી દેવાનું, જેણે સોંપ્યું છે તે ના પાડે છે તો મૂકી દેવાનું. પછી ભલેને 10 જણા આવીને કહેતા હોય પણ આપણે એનો વિચાર જ નહીં કરવાનો ને. પણ તે ઘડીએ ગડબડ થાય કે ના, મારી પ્રતિષ્ઠાનું શું, મારી ભૂલ શું, મારી ખામી શું, પણ મારી શું ભૂલ હતી એમ પૂછીએ એ જ પહેલી ભૂલ. ભૂલ છે કે નથી એ તે એટલે કે સત્પુરુષ જાણે છે. બ્રહ્માનંદ સ્વામીની કાંઈ ભૂલ હતી તોય મહારાજે કહ્યું ઉપડો, તો ઉપડી ગયા. આટલો સત્સંગ કરાવ્યો, મંદિર કરાવ્યું, જાહોજલાલી કરી તો દુઃખ થાય કે ન થાય, પણ તેમાં બીજો વિચાર ન હોય. આવો પ્રસંગ થાય ત્યારે સંકલ્પે ન થવો જોઈએ, એને માટે દુઃખે ન થવું જોઈએ, ક્લેશે ન થવો જોઈએ. એટલો જ ઉત્સાહ પાછો બીજી સેવામાં. સીતાજીને શું ધોબીના કહેવાથી જ ઉપાડ્યા હતા ને, છતાં ધોબીનો અવગુણ લીધો, રામનોય ન લીધો. મારે રામની સાથે સંબંધ છે, મારે રામ જે કહે તે કરવાનું છે. ધોબીનું એ શું કામ છે ને કહેનારાનું એ શું? કહેનાર ભલે ને ગમે તે કહે, જેના થકી મોક્ષ માન્યો છે એ કહે છે કે મૂકી દો એટલે મૂકી દેવાનું. સ્વામીશ્રીના મુખેથી સેવાની સંહિતા સરી પડી. શોભાની સમજ. તારીખ 13/4 સાયમ સભામાં કિશોરોએ રજૂ કરેલા પ્રેરક કાર્યક્રમ બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે આજના કિશોરો એક્ટરો અને ક્રિકેટરો પાછળ ગાંડા છે, પણ આપણે ભગવાન અને સત્સંગ પાછળ ગાંડા થવાનું છે. એક્ટર કે ક્રિકેટરમાં સુંદરતા મૂકનાર કોણ છે? તેની અંદર બુદ્ધિ અને કળા મૂકનાર કોણ છે? આ જાણપણું રાખે તો વિષયો મુકાઈ જાય. જગતની અંદર આપણને સાચો પ્રેમ ભગવાન અને સંત જ આપી શકે છે, તેને કોઈ સ્વાર્થ નથી. દુનિયામાં તો કામ પૂરતો સ્વાર્થ, પછી સૌ સૌના રસ્તે તમારું જે થવાનું હોય થાય, એની કોઈને પડી નથી. પણ ભગવાનને સંત આપે તે જ ખરો પ્રેમ છે. તે પ્રેમ આપણને સુખ શાંતિ આપશે. આપણે કોણ છીએ એનો આપણને ખ્યાલ જ નથી, એટલે આપણે ભટકીએ છીએ. આવો સત્સંગ એ આપણી ખાનદાની છે, ધર્મ એ આપણી ખાનદાની છે, ભગવાન સાથે પ્રીતિ કરવી એ આપણી શોભા છે. સારા કપડાં પહેરીએ એ શોભાની કિંમત નથી. જરિયાની વાગા પહેરનારા જતા રહ્યા, સોનાની ખુરશીઓ ને સોનાની પાટ પર બેસનારા જતા રહ્યા, એ કાંઈ આપણી શોભા નથી. શોભા તો ચારિત્ર્ય નીતિ નિયમ, એને સાચવીને તમે ચાલશો તો ગમે તેવી મુશ્કેલીમાં પણ સુખ ને શાંતિ છે. ઉછાંછળી કિશોર અવસ્થાને સ્થિર ધીર કરતો આ સદુપદેશ આપનારા સ્વામીશ્રીએ તારીખ 14/4 રોજ બાળ પેઢીને પણ લક્ષમાં લીધી. આજ રોજ યોજાયેલા બાળદિનમાં તેઓ તરણાઓની વચ્ચે વૃક્ષની જેમ છાયા વિસ્તારીને રાત્રિ ભોજન માટે બિરાજ્યા ત્યારે યોગી વીંછી કે જે સમયાંતરે દીક્ષિત થઈ સાધુ વેદ કીર્તિદાસ બન્યા તથા ભક્તેશ મેવાવાલા નામના બાળકોએ સમૂહમાં ગુણાતીતો ક્ષરમ બ્રહ્મ મુચ્યતે ભવબંધનાત શ્લોક લલકાર્યો. શિષ્યોના આ મુખપાઠને બિરદાવતા સ્વામીશ્રીએ તે બંનેને મિષ્ટાન અપાવી કહ્યું, આ પ્રસાદ ખાઓ એટલે ભવબંધન છૂટી જશે. સ્વામીશ્રીની નિશ્રામાં મુક્તિની સાધના કેટલી મીઠી અને સુગમ થઈ ગયેલી! આ તો જેટલું સારું એટલું નરસું છે. તારીખ 16/4 સવારે અલ્પાહાર બાદ સ્વામીશ્રી પાસે આવેલા ખાંભડાના હરિભક્તો પોતાના ગામમાં બનનારા મંદિર માટે આર્થિક સેવા લખાવવા માંડ્યા. આ ક્રમમાં જ્યારે કાર્યકર શ્રી પ્રફુલ્લભાઈ આવ્યા ત્યારે તેઓના એક સંબંધીએ સ્વામીશ્રીને ભલામણ કરી કે બાપા, એ ધર્માદામાં સેવા આપે જ છે ને મંદિરમાં પણ ઘણો સમય સેવા માટે ફાળવે છે, તો એને જાજી રકમ ન કહેતા. આ સાંભળતા જ પેલા કાર્યકર્તા કહેવા લાગ્યા, સ્વામી એ કહે એની સામું ન જોતા, એ મારા દેહને ઓળખે છે, તમે મારા જીવને ઓળખો છો. સ્વામીશ્રીનો સત્સંગ એટલે સેવા સમર્પણની સરિતા નહીં પણ સાગર. અહીં આબાલ વૃદ્ધ બાઈભાઈના અંતર સેવા માટે સદાય તલસતા જ રહેતા. આવા ભક્તો સહિત સૌની સુખાકારી માટે સ્વામીશ્રી તારીખ 17/4 સવારે નૂતન છાત્રાલય અને અતિથિ નિવાસની ઇમારતનો ખાતવિધિ કરી ડુમ્મસ પધાર્યા. અહીં તેઓના વરદ હસ્તે તારીખ 18/4 રોજ સ્થાનિક હરિમંદિરનું ખાતમુહૂર્ત થયું. તે પછી પણ અત્રે જ રોકાયેલા સ્વામીશ્રી સમક્ષ વિદેશમાં વિચરણ કરીને આવેલા બે સંતો તારીખ 20/4 રાત્રે યાત્રાનો અહેવાલ રજૂ કરવા લાગ્યા. તેમાં પ્રોજેક્ટરની મદદથી શિબિરોમાં રજૂ થયેલા કાર્યક્રમોની વિગત આવતા સ્વામીશ્રી બોલ્યા, આ વસ્તુ એવી છે કે એમાં દૂષણ પણ ઘણા આવી જાય, સારી સીડી આવે તેમ ખરાબ પણ આવે, પણ આ સીડી તો આપણે જ બનાવીએ છીએ. આપણે બનાવીએ પણ જોઈએ તો પેલું આવે ને, આ તો જેટલું સારું એટલું નરસું છે, તેમાં આપણો સત્સંગ જાય, આપણી સાધુતાને નિયમ બધું જાય, ઇન્ટરનેટ તો એથી એ ખરાબ, એમાંથી ઘણું પેસી જાય. આપણને થાય કે સત્સંગ વધારવામાં મદદરૂપ થાય, પણ આપણો સત્સંગ ચાલ્યો જાય માટે એનો સંકલ્પ ન રાખવો. સાધુતા રહેશે તો સત્સંગ રહેશે ને સમાસ પણ એની મેળે થશે. ઉપકરણોના ઉપયોગ અંગે આટલી દિશા ચિંધી ઇન્ટરનેટ વિશે પોતાની રૂચિ વધુ ચોખ્ખી કરતા સ્વામીશ્રી બોલ્યા, ઇન્ટરનેટને આપણે જોવું નહીં, હાથ અડાડવો નહીં, તે જોતા જોતા બીજું થાય, તેના કરતાં માળા ફેરવો. ઇન્ટરનેટથી મન બગડે, આપણે જે કરવું તે સાધુના માર્ગમાં રહીને કરવું. આપણો સત્સંગ બગડે, આપણો ધર્મ બગડે તેનું શું, ભલે કામ ઓછું થાય તેનો વાંધો નહીં, ખૂણામાં બેસીને ભજન કરવું, ઇન્ટરનેટ જોતા જોતા આપણે ખલાસ થઈ જઈએ તેનું શું, મર્યાદા જાય તે કામ થયું ન કહેવાય, આપણી ભક્તિ જાય તે નકામું. વીજાણુ યંત્રોના વિનિયોગ અંગે સ્વામીશ્રીના વિચારો ખૂબ જ સ્પષ્ટ હતા.